वाल्मीकि रामायण अरण्यकांड चौदमो सर्ग। पंचवटीना रस्ते जटायुनु मळ्युं अने एणे श्रीरामने पोतानो विस्तृत परिचय आप्यो। पंचवटी जता वच्चे श्रीरामचंद्रजीने एक विशाळकाय गिद्ध मळ्यो जे भयंकर पराक्रम करनार हतो। वनमां बेठेला विशाळ पक्षीने जोईने महाभाग श्रीराम अने लक्ष्मणे एने राक्षस समझ्या અને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે પક્ષીએ ઘણી મધુર અને કોમળ વાણીમાં એમને પ્રસન્ન કરીને કહ્યું, બેટા, મને તમારા પિતાનો મિત્ર સમજો। પિતાનો મિત્ર સમજીને શ્રીરામે ગીધનો આદર કર્યો અને શાંત ભાવે એનું કુળ અને નામ પૂછ્યું। શ્રીરામનો આ પ્રશ્ન સાંભળીને એ પક્ષી એમને પોતાના કુળ અને નામનો પરિચય આપતા સઘળા પ્રાણીઓની ઉત્પત્તિનો ક્રમ જણાવવાનો આરંભ કર્યો। મહાબાહુ રઘુનંદન, પૂર્વકાળમાં જે જે પ્રજાપતિ થઈ ચૂક્યા છે એ બધાનું આદિથી વર્ણન કરું છું, સાંભળો। એ પ્રજાપતિઓમાં સર્વપ્રથમ કદર્મ થયા, ત્યાર પછી બીજા પ્રજાપતિનું નામ વિકૃત હતું, ત્રીજા શેષ, ચોથા સંશય અને પાંચમા પ્રજાપતિ પરાક્રમી બહુપુત્ર થયા, છઠ્ઠા સ્થાણુ, સાતમા મરીચી, આઠમા અત્રી, નવમા મહાન શક્તિશાળી ક્રતુ, દસમા પુલસ્ત્ય, અગિયારમા અંગિરા, બારમા પ્રચેતા વરુણ અને તેરમા પ્રજાપતિ પુલહ થયા, ચૌદમા દક્ષ, પંદરમા વિવસ્વાન, સોળમા અરિષ્ટનેમી અને સત્તરમા પ્રજાપતિ મહાતેજસ્વી કશ્યપ થયા। રઘુનંદન, આ કશ્યપજી છેલ્લા પ્રજાપતિ કહેવાય છે। મહાયશસ્વી શ્રીરામ, પ્રજાપતિ દક્ષની 60 યશસ્વી કન્યાઓ થઈ જે બહુ જ વિખ્યાત હતી, એમાંથી 8 સુંદર કન્યાઓને પ્રજાપતિ કશ્યપે પત્ની તરીકે ગ્રહણ કરી, જેમના નામ આમ છે, અદિતિ, દીતિ, દનુ, કાલકા, તામ્રા, ક્રોધવશા, મનુ અને અનલા। હવે એમાંથી 8 જે છે, જોકે પુરાણ ગ્રંથોમાં કશ્યપાય, ત્રયોદશ વગેરે વચનો દ્વારા કશ્યપની 13 પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, છતાં પણ અહીં જે સંતાન પરંપરાનું વર્ણન કરવાનું છે એમાં 8નો જ ઉપયોગ છે, તેથી અહીં 8ની સંખ્યા આપવામાં આવી છે કશ્યપના પત્ની તરીકે જે ગ્રહણ થઈ હતી તેમ। ત્યાર પછી એ કન્યાઓથી પ્રસન્ન થઈને કશ્યપજીએ ફરી એમને કહ્યું, દેવીઓ, તમે એવા પુત્રોને જન્મ આપશો જે ત્રણો લોકોનું ભરણ પોષણ કરવામાં સમર્થ અને મારા જેવા તેજસ્વી હશે। મહાબાહુ શ્રીરામ, એમાંથી અદિતિ, દીતિ, દનુ અને કાલકા આ 4 પત્નીઓએ કશ્યપજીની કહેલી વાતને હૃદયપૂર્વક ગ્રહણ કરી, પરંતુ બાકીની પત્નીઓએ એ તરફ ધ્યાન ન આપ્યું, એમના મનમાં એવો મનોરથ ઉત્પન્ન ન થયો। શત્રુઓનું દમન કરનારા રઘુવીર અદિતિના ગર્ભથી 33 દેવતા ઉત્પન્ન થયા, 12 આદિત્ય, 8 વસુ, 11 રુદ્ર અને 2 અશ્વિની કુમાર। શત્રુઓને તાપ આપનાર શ્રીરામ આજ 33 દેવતાઓ છે। તાત, દીતીએ દૈત્ય નામથી જાણીતા પુત્રોનો જન્મ આપ્યો। પૂર્વકાળમાં વન અને સમુદ્ર સહિત આખી પૃથ્વી એમના અધિકારમાં હતી। શત્રુદમન દનુએ અશ્વગ્રીવ નામના પુત્રને જન્મ આપ્યો અને કાલકાએ નરક અને કાલક નામના 2 પુત્રને જન્મ આપ્યો। તામ્રાએ ક્રોંચી, ભાસી, શેની, ધૃતરાષ્ટ્રી તથા શુકી આ 5 વિશ્વવિખ્યાત કન્યાઓને જન્મ આપ્યો। એમાંથી ક્રોંચીએ ઘોડોને, ભાસીએ ભાસ નામના પક્ષીઓને, સ્નેનીએ પરમ તેજસ્વી શેયને, બાજ પક્ષીઓ અને ગીધોને તથા ધૃતરાષ્ટ્રીએ બધા પ્રકારના હંસ અને કલહંસોને જન્મ આપ્યો। શ્રીરામ, આપનું કલ્યાણ થાવ। એ જ ભામિની ધૃતરાષ્ટ્રીએ ચક્રવાક નામના પક્ષીઓને પણ ઉત્પન્ન કર્યા હતા। તામ્રાની સૌથી નાની પુત્રી શુકીએ નતા નામની કન્યાને જન્મ આપ્યો, નતાથી વિનીતા નામની પુત્રી ઉત્પન્ન થઈ। શ્રીરામ, ક્રોધવશાએ પોતાના ગર્ભમાંથી 10 કન્યાઓને જન્મ આપ્યો, જેમના નામ છે મૃગી, મૃગમંદા, હરિ, ભદ્રમદા, માતંગી, શાર્દુલી, શ્વેતા, સુરભી, સર્વલક્ષણ સંપન્ના સુરસા અને કદ્રુકા. નરેશોમાં શ્રેષ્ઠ શ્રીરામ મૃગીના સંતાન બધા મૃગો હરણો છે અને મૃગમંદાના વૃક્ષ રીંછ, સુમર અને ચમર છે. ભદ્રમદાએ ઈરાવતી નામની કન્યાને જન્મ આપ્યો, જેનો પુત્ર છે ઈરાવત નામનો મહાન ગજરાજ, જે બધા લોકોને અભિષ્ટ છે. હરિના સંતાનો હરિ સિંહ તથા તપસ્વી વિચારશીલ વાનર તથા ગોલાગુલ લાંબી પૂંછડીનો વાંદરો છે. ક્રોધવશાની પુત્રી શાર્દુલીએ વ્યાઘ્ર નામના પુત્રો ઉત્પન્ન કર્યા. નરશ્રેષ્ઠ માતંગીના સંતાન માતંગ હાથી છે. કાકુત્ર શ્વેતાએ પુત્રરૂપે એક દિગ્ગજને જન્મ આપ્યો. શ્રીરામ આપનું કલ્યાણ થાવ. ક્રોધવશાની પુત્રી સુરભી દેવીએ બે કન્યાઓ ઉત્પન્ન કરી, રોહિણી અને યશસ્વીની ગંધર્વી. રોહિણીએ ગાયોને જન્મ આપ્યો અને ગંધર્વીએ પુત્રરૂપે ઘોડાઓને જન્મ આપ્યો. શ્રીરામ સુરસાએ નાગોને, ઘણા ફણ ધરાવતા સર્પોને અને કદ્રુએ પનંગોને, સર્પોને જન્મ આપ્યો. નરશ્રેષ્ઠ મહાત્મા કશ્યપની પત્ની મનુએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ર જાતિના મનુષ્યને જન્મ આપ્યો. મુખમાંથી બ્રાહ્મણ ઉત્પન્ન થયા અને હૃદયમાંથી ક્ષત્રિય, બંને સાંતળોમાંથી વૈશ્ય જન્મ્યા અને બંને પગમાંથી શુદ્ર જન્મ્યા એવું પ્રચલિત છે. કશ્યપ પત્ની અનલાએ પવિત્ર ફળના સઘળા વૃક્ષોને જન્મ આપ્યો. કશ્યપ પત્ની તામ્રાની પુત્રી જે સુકી હતી એની પૌત્રી વિનીતા હતી તથા કદ્રુ સુરસાની બહેન અને ક્રોધવશાની પુત્રી કહેવામાં આવી છે. એમાંથી કદ્રુએ 1000 નાગોને ઉત્પન્ન કર્યા, જે આ પૃથ્વીને ધારણ કરનારા છે, તથા વિનીતાના 2 પુત્ર થયા, ગરુડ અને અરુણ. એ જ વિનીતાનંદન અરુણથી હું તથા મારા મોટા ભાઈ સંપાતી ઉત્પન્ન થયા. શત્રુદમન રઘુવીર મારું નામ જટાયુ છે એ તમે જાણો. હું શેનીનો પુત્ર છું. તામ્રાની પુત્રી જે શેની છે એની જ પરંપરામાં ઉત્પન્ન એક શેની મારી માતા થઈ. તાત, જો આપ ઈચ્છતા હો તો હું આપના નિવાસમાં સહાયક થઈશ. આ દુર્ગમ વન મૃગો અને રાક્ષસોથી સેવિત છે. લક્ષ્મણ સહિત આપ જો આપની પર્ણશાળામાંથી ક્યારેક બહાર ચાલ્યા જશો તો એ સમયે હું દેવી સીતાની રક્ષા કરીશ. આ સાંભળીને શ્રી રામચંદ્રજીએ જટાયુનું ભારે સન્માન કર્યું અને પ્રસન્નતાપૂર્વક એમને ભેટીને તેઓ એમની સાથે નતમસ્તક થઈ ગયા. પછી પિતાની સાથે જે રીતે એમની મિત્રતા થઈ હતી એ પ્રસંગ મનસ્વી શ્રીરામે જટાયુના મુખેથી વારંવાર સાંભળ્યો. ત્યાર પછી તેઓ મિથિલેશ કુમારી સીતાને એમની દેખરેખમાં સોંપીને લક્ષ્મણ અને અત્યંત બળશાળી પક્ષી જટાયુની સાથે જ પંચવટી તરફ ચાલી નીકળ્યો. શ્રી રામચંદ્રજી મુનિદ્રોહી રાક્ષસોને શત્રુ માનીને એમને એ રીતે બાળી નાખવા ઈચ્છતા હતા જે મગની પતંગિયાઓને બાળીને ભસ્મ કરી નાખે છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 14મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.